અક્ષય સુખ નો ખજાનો છે, છતાં બહાર જે સુખ ખોરે છે, ચા માં ખોરે છે, ભજી આમ ખોરે છે, ભટાઈ ભટાઈ ભટાઈ ભટાઈ. બીજું કઈ પણ ધર્મ જેવી રહી ચીજ હોત તો સુખી હોત. કયા પ્રકારનું સુખ? કારણ કે ક્લેશ ઉત્પન્ન ના થાય. શું કહ્યું? ઘરમાં ક્લેશ ઉત્પન્ન ના થાય, ક્લેશ રહીત ઘર હોય. કેવું હોય? ધર્મ જેવી ચીજ હોય તો. પણ ધર્મ એ છે તે એથી ખાધો, ગીરો મૂકી ખાધો. માનવતા રૂપી ધર્મ ઉડાડી મેળવ, માનવતા રૂપી જે ધર્મ છે ને તે જ બધો બહુ મોટા મોટો ધર્મ છે, તે પણ ઉડાડી મેળવ. સમજ જાણે મોટા ધર્મ પર બેઠા છો, સમાધિ સમાધિ માર્ગ પર છો. તમે ક્યાં છો? સમજક બોલતા નથી કે સમાધિ માર્ગ ઉપર છો, પણ ધર્મ ઉપર હોય ને તો એ બહુ સારું. લોકો નરસિંહભાઈ વાતચીત કરે કરજો બધું. આ અહીં બધું પૂછાય, ચાર વેદની વાત પૂછાય અને ચાર અનુયોગની વાત પૂછાય, જૈનોનું વેદાંતનું અહીં અહીં છે તે કુરાનની વાત પૂછાય, બધી વાત પૂછાય. વેદની ઉપર ગયેલા હોય તો વેદની વાત પૂછાય. આત્મા જે ખોળું છું તે અહીં વેદ માં આત્મા હોય કેમ? આત્મા ના હોય તો કે આત્મા અવર્ણનીય છે. કેવો છે? અવર્ણનીય, અવક્તવ્ય છે. વાણીમાં ઉતરે એવો નથી, વર્ણન થઈ શકે એવું નિશબ્દ છે, શબ્દ રૂપ નથી. વેદમાં કેમ ઉતરે કે છે? એટલે વેદે કહ્યું ધીસ ઇઝ નોટ ડેડ. તું ગમે એટલું બધું વાટાગુટ કરું, હવે ચાર વેદ કે છે ધીસ ઇઝ નોટ ડેડ. તું આત્મા ખોળું છું તે આનો બુદ્ધિગમ્ય નથી. બુદ્ધિગમ્ય નથી વસ્તુ. જેટલી બુદ્ધિ ગમ્ય હતી એટલી બધી વેદ માં છે, અને બુદ્ધિ ગમ્ય માટે ગો ટુ જ્ઞાની, કે જેને બુદ્ધિ બિલકુલ છે નહી એવા જ્ઞાની, જે અભૂત કહેવાય એવા જ્ઞાની પાસે જા તો તને આત્મા પ્રાપ્ત થશે, નહીં તો પ્રાપ્ત નહીં. શું બુદ્ધિ વાળા પાસે આત્મા હોય નહીં, અને આત્મા છે તો બુદ્ધિ નથી. શું કહ્યું? બુદ્ધિ હોય તો આત્મા હોય ને? આત્મા સ્વયં પ્રકાશિત છે, સ્વયં પ્રકાશિત, જ્ઞાનની જરૂર જ નથી. અને બુદ્ધિ પર પ્રકાશિત છે, બુદ્ધિ ગમ્ય નથી. આત્મા ડિરેક્ટ પ્રકાશ છે, અને પછી સ્વ પર પ્રકાશ છે. પોતાને પોતાને પ્રકાશ કરે, પણ પારથી હરેક ચીજને પ્રકાશ કરે. બુદ્ધિ પર પ્રકાશક છે. કેવી છે? અને પ્રકાશ ના કરી શકે, અને ઇનડિરેક્ટ પ્રકાશ છે. કેવો છે? એને અપરાબુદ્ધિ થઈ જાય ને. શું હે? અપરાબુદ્ધિ આવે છે ને. એ પરાબુદ્ધિ એ વસ્તુ કહેલી છે, જુદી કહેલી છે. પરાબુદ્ધિ લોકોની પાસે હોય નહીં. પરાબુદ્ધિ ક્યારે થાય? કે જ્ઞાની પુરુષની પાસે સચમાં રહે ત્યારે એની જે બુદ્ધિ હતી તે વ્યભિચારણી હતી, તેની અવ્યભિચારણી થાય. કેવી થાય? સમ્યક થતી જાય. કેવી? સમ્યક બુદ્ધિ. હા, એ જે બુદ્ધિ સમ્યક થાય મારી પાસે વાતચીત કરવાથી, એની બુદ્ધિ સમ્યક થતી જાય. સમજો ને? વિપરીત વિપરીતતાને પામેલી હતી. કેવી હતી? વિપરીત. એ બુદ્ધિ કામ લાગે, એમાંથી બુદ્ધિ બીજી કોઈ કામ લાગે નહીં. સમજો ને? એ બુદ્ધિ પણ તે આપણને આત્માનો પ્રકાશ ના દેખાય, એ આપણને આત્મા ભણી લઈ જાય ખરી, પણ આત્માનો પ્રકાશ તો એ જ્ઞાની પુરુષ કહેવાય, આત્માનો પ્રકાશ. કારણ કે અબુદ્ધ છે, શું છે અબુદ્ધ, એ બુદ્ધિ રહિત છે. અને વેદ ચાર વેદ બુદ્ધિવાળી છે, શું છે, સબળ બુદ્ધિ નો જ પ્રકાશ છે. જ્ઞાનીઓની બધી વાતો તો બુદ્ધિ ગમ્ય હોય છે, જ્ઞાનીઓની વાતો તો બધી બુદ્ધિ ગમ્ય હોય છે. જ્ઞાનીઓની વાત તો બધી બુદ્ધિ ગમ્ય જ હોય છે ને, એ કે છે જ્ઞાનીઓની વાત તો બધી બુદ્ધિ ગમ્ય જ હોય છે ને. ના, એ જે જ્ઞાનીઓની વાતો હોય છે ને, જ્ઞાની બે પ્રકારના, એક શાસ્ત્ર જ્ઞાની, એક શાસ્ત્ર જ્ઞાની. શાસ્ત્રમાં શબ્દ થી આત્મા જે પ્રમાણે વર્ણન કર્યો છે, જેટલો વર્ણવાય એટલો વર્ણવ્યો છે, બાકી છે અવર્ણનીય. સમજો ને, હું આત્મજ્ઞાની ની જ વાત કરું છું. તે એવા આત્મજ્ઞાની હોય, તે શાસ્ત્ર જ્ઞાની, તેનો વાત બુદ્ધિ થી સમજાય પણ ફળ ના આપે. એ જ્ઞાન ક્રિયાકારી ન હોય. ક્રિયાકારી એટલે શું, આપણે અમલમાં મૂકવું પડે. શું કરવું પડે? અમલમાં. એ જ્ઞાન ક્રિયાકારી ન હોય. અને જ્ઞાની નું જ્ઞાન ક્રિયાકારી હોય, તમારે અમલમાં ના મૂકવું પડે. જ્ઞાન જ કામ કર્યા કરે. મન નું સમાધાન તો કરે ને? મન નું સમાધાન, સમાધાન એટલું નહીં પણ બધું કામે એ કરે. તમારે કરવું ના પડે, એ કામ કર્યા. તમે એવું અનુભવ માં છે ને, તમારું આ જ્ઞાન ભાઈ કામ કરે કર્યા છે? કર્મ કરવાની જરૂર નહીં. ના, એ બધું એ તો કરવાની છે. ક્યાં સુધી? એની હદ છે, એની હદ છે. એ જે ક્રિયાકાંડ એ બધું છે, તે જ્યાં સુધી આપણે ફળના ભોગતા થવું છે, ભોગતામાં સુખ છે, ત્યાં સુધી ક્રિયાઓ જરૂર છે. પણ વિવેક નો તો ઉપયોગ કરવો જોઈએ ને હરેક પળે. વિવેક નો તો ઉપયોગ કરવો જોઈએ ને હરેક પળે. તેનો માણસે વિવેક નો તો માણસે હરેક પડે ઉપયોગ કરવો જોઈએ. વિવેક તો હોવો જ જોઈએ. વિવેક તો હોવો જ જોઈએ. પણ વિવેક, વિવેક ની ડિગ્રીઓ હોય છે. દરેક વિવેક ની ડિગ્રી હોય. 360 ડિગ્રી સુધી વિવેક છે. તેમાં 5 ડિગ્રી નો વિવેક, 10 ડિગ્રી નો વિવેક, 15 ડિગ્રી નો વિવેક, 20 ડિગ્રી નો વિવેક. વિવેક એટલે સાર અને અસાર ને બે ને ભાગ ને સમજી જવું. આ કર્તવ્ય, આ અકર્તવ્ય, હા, એ ભાગ ને સમજવું. એ તો એ તો હોવું જ જોઈએ. નહી તો પછી એને ભાન જ નથી, મનુષ્ય જ થયો નથી. એટલે મેં જ્ઞાન જ કામ કર્યા કરે. એ જ્ઞાન ચેતન જ્ઞાન કહેવાય. અને જે શાસ્ત્ર ના જ્ઞાનીઓ જે જ્ઞાન આપેલું હોય, જ્ઞાન સમજણ પાડે, તે બુદ્ધિજન્ય જ્ઞાન હોવાથી એ યાદ શક્તિમાં રાખવાનું હોય. આ યાદ શક્તિમાં રાખવાનું હોય. તમને ભૂલેલું જ રે, જયારે જરૂર પડતા હાજર થાય. આ જ્ઞાન ક્યારે હાજર થાય? જયારે જરૂર પડે હાજર થાય. એટલે આપણે જે જ્ઞાન આપીએ છીએ, તમને જરૂર પડે તે વ્યવસ્થિત હાજર થાય ખરું? જે કઈ જરૂર હોય તે અંતિમ મોમેન્ટ હાજર થાય ખરું? કે આ બધું જ્ઞાન હાજર થાય. કેવું? અંતરાત્મા જે પ્રમાણે ચોખ્ખો હોય એ પ્રમાણે થાય હાજર. હે, અંતરાત્મા જેટલો ચોખ્ખો હોય તે પ્રમાણે હાજર થાય. હા, જેટલો ચોખ્ખો એટલે શુદ્ધ જો થયેલો હોય સંપૂર્ણ, તો પછી હાજર રહે ને. બરાબર, શુદ્ધ થયેલો છે, સંપૂર્ણ શુદ્ધ થયેલો છે. શું? એક પર શુદ્ધિકરણ થયા પછી પછી વાંધો આવતો? નિરંતર આત્માની હાજરી જાગૃતિ જ રહ્યા કરે નિરંતર. એટલે ક્રિયાકારી જ્ઞાન હોય. અને આપણે કરવું પડે. એ તો આપણે પછી માણસ કે માણસ થતું નથી, જ્ઞાન જાણ જોણ થતું નથી. જેમ એક માણસ કે હું જાણતો હતો કે મને હંદર પાડી હતી, ત્યાં ઝેર ઝેર ની સી પણ હું ખાઈ ગયો. કે છે, ખાઈ જતા છે લોકો. ઝેર છે જાણે તો ઝેર ના ખાય. હે, ઝેર છે જાણે તો ઝેર ના ખાય. પણ ઝેર ખાય છે, એનું શું કારણ? કે ઝેર છે સમજ્યો જ નથી. માણસ જાણ જ કરો ઝેર છે, પણ ઝેર એટલે શું એ સમજો, તમે સમજો ને. એટલે જ્ઞાન કોનું નામ કહેવાય? જે પૂરેપૂરું સમજી લો કે છે, કે આપણે કોઈ કઈ ઝેર છે આ ના લેશો એના જ મરી જાય, પણ ઝેર એટલે શું એ જાણતો નથી. તો પાછું ઝેરનું જ્ઞાન આપવું પડે, મરી જવું શું તેનું જ્ઞાન આપવું પડે, કેવું પડે. પેલા કાકા તો કાઢવા હતા ને એવું કાઢે ત્યારે જ્ઞાન હાજર રહે. પણ તમે કહ્યું ને આત્મા શુદ્ધ થાય તો બધું હાજર રહે. આત્માની શુદ્ધિ કરવા બધું કશું હાજર, આત્માની શુદ્ધિ થાય, ચિત્ત વિશુદ્ધ થાય ત્યારે સતત જાગૃતિ જોઈએ. ચિત્ત સતત જાગૃતિ, સતત જાગૃતિ, એક સેકન્ડ ની પણ અજાગૃતિ ના રહી. રાત્રે પણ ઊંઘમાંથી ઊંઘમાં જાગો, તમે શુદ્ધાત્મા યાદ આવે ખરો, તરત જ હાજર થાય છે ને. તમારે સંભાળવું ના પડે, અને સંભાળવું પડે, યાદ કરવું પડે, એ વસ્તુ જ નહીં. એ બુદ્ધિજન્ય બધો રોગ, બુદ્ધિજન્ય રોગ કહેવાય. પણ છતાં જ્યાં સુધી પેલો પેલું મળ્યું નથી ત્યાં સુધી જે આ કંટ્રોલ નું ગયું તો કંટ્રોલ ના ગયું. જો સરસ ભાઈ ને, બુદ્ધિજન્ય હોય બુદ્ધિજન્ય. દાદા કેટલો વખત યાદ રહે તમને? એટલે આ નિર્વિકલ્પ સમાધિ તો કોને કહેવાય? ક્યારેય પણ ફરી વિકલ્પ ના થાય મરતા સુધી. આ તમને નિર્વિકલ્પ સમાધિ છે પણ તમને ખબર નહીં. અને શું થાય, બાળકના હાથમાં રતન હોય તો શું કરે? પછી જાણવું પડશે. કોક કોક દેખાડે કે લે બાબા કીસ કીક આપીએ. બાળક ને એમ ખબર છે કે આ બિસ્કીટ ની કિંમત છે કે વરામ મૂકે ને એટલે. પણ આ જેમ જેમ વખત જશે ને તેમ એવું સમજાશે એની કિંમત. થોડી કઈ કિંમત સમજાઈ છે નહીં પણ કઈ કઈક સમજાય ખરું. હા પણ ધીમે ધીમે એવી સમજાશે ખરેખર. શું જુદી છે જ્ઞાન, વસ્તુ જુદી છે જ્ઞાન. તમારે આમ ના કરવું જોઈએ, આગળ તો આમ કરવું જોઈએ. અભિપ્રાય માટે રજા દો. આ તો પેલો અભિપ્રાય બંધ ને પછી આવું બોલે. કેવું બોલે? તમને શું કરો, તમને કઈ જ્ઞાન છે કે કજુ ખાલી કરી જાય? અને કરી ગયો હોય તમને ચાર વખત જોયો હોય તેથી કાયમ કાયમ એ જ કરી જાય છે એની ખાતરી છે? તમારે ફક્ત તમને એમ લાગે કે આ જગ્યાએ કોર્ટ ભરીએ છે ત્યાં કાંઠ ને કઈ નુકસાન થાય જગ્યાએ, માટે બીજી જગ્યાએ રાખો. કે શંકા હોય તો રાખો. કોઈને અભિપ્રાય આપવાની જરૂર નહીં, બધા ભગવાન છે. પણ શંકા કેવી રીતના માટે લઈ જાય છે? ચાર વખત લઈ ગયો તો પછી ચાર વખત લઈ ગયો તો પછી એ શંકા માંથી મટે કેવી રીતે? એ શંકા નહી રાખવાને માટે જ કે છે. આ એવું કે છે કે અભિપ્રાય છોડી દો ને, અભિપ્રાય ની શંકા આવે. એનું છે ને એ લઈ ગયો એમ સમજો, એનું છે ને એ લઈ ગયો. બસ એક જ વાત છે કે તમારી વસ્તુ કોઈ લેનાર નથી, અને તમારે જે લઈ ગયો તો તમારી વસ્તુ એનું છે એ લઈ ગયો, અને હજુ લઈ જશે તે એનું છે. એટલું એનું છે એટલું જ થઈ ગયો. સમજવાનું ધીરજ પકડો કે શું કહ્યું? પણ એને ચોર નાખો, એ ચોર નથી તમારું. તમે એનો માલ દબાઈ લાયા છો, અગર કોકનો ખોટું લાયા છો તેથી આવું છે એ લઈ જાય. ખરું સમજાય છે? તમે સમજાય ખરું? અને આપણે શું કહે છે? વ્યવસ્થિત કહે છે ને, અમે જ્ઞાન આપીશું એ શું કહે? વ્યવસ્થિત છે. કદું કાપી જાય ને, વ્યવસ્થિત કરવાનું ખરાબ નહીં કહેવાનું, વ્યવસ્થિત. અને પાછું મનને બગાડવાનું નહીં, વ્યવસ્થિત. વ્યવસ્થિત એ વ્યવસ્થિત જ કર્યું છે. પ્રભુદાસ બરોબર છે ને? બે મત તમને ગમે છે? બે મત નહીં ને, બસ તમે તમારી ભાષાની વાત બોલ્યા કે ભાઈ એનું છે ને, એ આપડે આગળથી જ્ઞાનીઓ સ્વીકાર સ્વીકાર કરી છે, તારું કોઈ લઈ જવાનું નથી. આટલું કામ લાગે છે ને, આમ આટલું રહે તો ઊંઘા આવે કે ના આવે? નહીં તો ના આવે ને, પછી મનમાં છે વાત આવે કે ભાઈ એનું હશે લઈ ગયો છે, સમજી જાય નહીં તો આખી રાત ઊંઘ ના આવે. કઈ સમાધાન તો જોઈએ જ નથી. એ બાયલા પણ ના કહેવાય, ગમે તે મારું શેર હોય પણ એના માટે સવા શેર આવે તારે શી દશા થાય છે? તેને માટે હવા શેર હોય ના હોય જગત માં? ત્યાર પછી આપડે આપી દઈએ ને બાયલા પણ કહેવાય ને, ત્યારે પણ એને માટે સવા શેર હોય અને એ આપડા ઉપર દબાણ કરીને લઈ જાય તો આપડે છોડી દઈએ કે દાદા ભાઈ એનું હતું ને લઈ લીધું એટલે પછી એમ એટલે કપાઈ ને આપી દેવું ના, મારા મારી કરીને પછી આપી દેવું, તાકાત અજમાવી જોઈએ. એ તો જાનવરો છોડી દેતા નથી, માણસ છોડી ના દે, એ તો દેવ લોકો છોડી દે. કોણ છોડી દે? દેવ જેવો માણસ હોય ને તે છોડી દે, બાકી બીજા બધા માણસો તો લડે છે. જાનવરો છોડી ના દે ને કોઈ છોડી ના દે, પણ કોઈ દેવ જેવો માણસ હોય ને તે છોડી દે કે ના મારે લડવું નથી. તો એ બાયલા પણ ના કહેવાય, તો દેવ જેવો છે. હા બાયલા મેં કેટલાક હોય છે કે મને હારો બાઈ નાખે એના કરતા મેરો ધાર એ જુદું, એને નિડરતા ના કહેવાય. એ તો એ તો એને મનુષ્ય જ ના કહેવાય. શું કહ્યું? મનુષ્ય પોતાની શક્તિ હોવા છતાં સામાને રંજાડે નહીં, સામા પોતાના દુશ્મન ને પણ રંજાડે નહીં શક્તિ હોવા છતાં. શું કહ્યું? એનું નામ બળવાન પણ કહ્યું. શું કહ્યું? તમે કોઈ પર કોઈ ગુસ્સા થતા તમે ગુસ્સા ના થાવ તો બાયલા પણ ના કહેવાય? ના, એ મારા કરતા જો આઈ મીન શક્તિમાન ના હોય ને હું જો ના થાવ તો કઈ વાંધો, પણ એ મારા કરતા શક્તિમાન હોય અને હું જો ના થાવ તો પછી મારું બાયલા કોણ કહેવાય? હા, એટલે મારું શું કામ છે કે નિર્બળતા ક્રોધ માન માયા લોભ જ નિર્બળતા છે. એ જ નિર્બળતા છે. એ બળવાન હોય તે ક્રોધ કરવાની જરૂર ક્યારે? ક્રોધ નો જેટલો તાપ છે એ તાપ થી પેલા ને ટાળો વધ કરે છે. શું કરે છે તને ખબર ને? જેમ જેને ક્રોધ નથી તેની પાસે કઈ હશે ખરું? એનું શીલ નામનું જે ચારિત્ર છે જાનવરો પણ વધ થઈ જાય. શું કહ્યું? વાઘ સિંહ જાનવરો દુશ્મનો બધું આખું લશ્કર વધ થઈ જાય. શીલ નામ નું ચારિત્ર. શું કહ્યું? ક્રોધ માન માં આવેલું તો ના પડી છે, ઉગાડી ખુલ્લી ને પડી, અને બહુ ક્રોધ થાય તો આમાં નહીં રહ્યું બધ બધા હાલે હું પછી નામ જે કાતો હા ધરું જો ક્રોધ થાય તો આમાં હાલે કે એનો શરીર પણ ના પાડે કે આ નથી કરવાનું. હે ધ્રુજે શરીર પણ ના પાડે કે આ નથી કરવાનું, શરીર ના પાડે કે આ ન થાય આપણને શોભે નહીં. કેટલી બધી નબળાઈ કહેવાય? ક્રોધ હોય, ક્રોધ લોભ ના હોય. લોભ નો અર્થ એટલે બીજાનું પડાયેલું આપણી પાસે છે હોવા છતાં, ખાવા પીવાનો આપણી લિમિટ છે હોવા છતાં આગળનું વિચારવું એનું નામ લોભ કહેવાય. એટલે બીજાનું પડાય લેવાનું જ નહીં. કઈ ગમે છે બધી વાતો? તો કામ લાગશે કઈ? કેટલી ઉંમર થઈ ગઈ? કાળે પણ મહી નિરંતર ભાઈ એ રીતે મહી ઉજાગરો જાય નહી અને દાડો ભરે નાસ્તો વાસ્તો કરું તો પુણ્ય બંધાય, પુણ્ય બંધ પુણ્ય કર્મ બંધાય. સ્વાર્થી કામ કરે ત્યારે પાપ કર્મ બંધાય અને નિસ્વાર્થ કરે ત્યારે પુણ્ય કર્મ બંધાય. પણ બંને કર્મ છે ને, બસ પેલો પુણ્ય કર્મ નું ફળ છે તે પોતાની બેડી અને પાપ કર્મ ફળ લોય ની બેડી, પણ બે વડી જ છે ને. હું કરું છું એ જો રાખે તો એનું બંધન, એ હું કરું છું એ ભાન જાય તારે બંધન તૂટે. હું કરું છું એ ભાન જય સચિદાન જયારે જાય તારે બંધન તૂટે. એ ક્યારે જાય? નિષ્કામ કરે. કોણ કરે છે તારે? આપડે નથી કરતા તારે. હું શું કરે છે? જાય આત્મા જાગૃત થાય તો જાણે તારે, આત્મ જ્ઞાન થાય તારે. આત્મ જ્ઞાન સારું અનંતરતાથી ભટેક ભટેક કર્યા કરે, પણ થયું નથી લોકોને. એટલે એમના ગુરુઓને થયું નથી. જો થયું હોત ને તો બીજાને ગંધે આવે. તમે સમજો ને? એ હેલી વસ્તુ નથી કે વર્લ્ડમાં કોક જ ખરો, આખા દુનિયામાં એકાદ માણસ ને કોક થાય. તમે સમજો ને? એવી હેલી વસ્તુ નથી. અને ત્યારે એક જ્ઞાની પુરુષ હોય ત્યારે કઈ કલ્યાણ નું સાધન બતાવી શકે, બીજો કોઈ બતાવી ના શકે. બીજાનું કામે નહીં, કારણ બીજા શાસ્ત્રમાં વાંચીને કેવું પડે, બુદ્ધિગમ્ય હોય. અમે આ તો જોઈ નઈ કે બીજું કશું પાતાળી પાણી કેવું પાતાળી. હમ, રાત્રિ શબ્દ બધા ના હોય, આપણી લોક ભાષામાં હોય. કેવું? લોક ભાષા. હા, અને એક જ્ઞાની પુરુષ સહાય શું કરી શકે? કલાકમાં કલાકમાં મોક્ષ આપી શકે, કારણ કે પોતે કરતા નથી. આ દુનિયામાં કોનાથી કામ ના થાય? કરતા હોય તેનાથી કામ ના થાય. શું કહ્યું? પણ એ તો લાયક વ્યક્તિ ને જ આપે ને. લાયક હોય, એની લાયકાત હોય તો આપે ને. અરહત, અરહત જેને માટે યોગ્ય છે, અરહત. હા, યોગ્ય ને જ આપે. જેને કોઈ પણ આખી દુનિયાનું લક્ષ્મી આપે, તો જેને લક્ષ્મીની કિંચિત માત્ર ભીખ નથી. આખી દુનિયાના વિષયો આપે તો વિષયો પણ તૃપ્તિ નથી. જેને આખી દુનિયાનું માન આપે તથા માન પણ જતા નથી. માનની ભીખ નથી, કીર્તિની ભીખ નથી, કોઈ પણ પ્રકારની જેને ભીખ નથી તેને આ પદ પ્રાપ્ત થાય. આ પદ કંઈ જેવું તેવું પદ, આખા બ્રહ્માંડથી ઊંચા ઊંચું પદ છે. અને જે દેહના સ્વામી નથી, આ દેહ છે એના સ્વામી નથી, તે બ્રહ્માંડના સ્વામી ગણાય. શેના? બ્રહ્માંડ. હા, દેહના સ્વામી નહીં તો આ તો લોકો દેહના સ્વામી સ્વામી, પણ પ્લોટ ના આવું સ્વામી મમતા નથી. અને બે પ્યાલા ફૂટી જાય તો કકડાટ મળે. મારે પ્યાલામાં સ્વામી થયો છું. માલિકી હક છે ને પ્યાલાના સ્વામી. માલિકી હક છે, માલિકી. બધા દસ્તાવેજ ફાઈ ના ગયા? હવે કરોડો રૂપિયાના જે હતા દસ્તાવેજ બધા ફાઈ ગયા. માલકી જ્યાં આપણી નથી તેવટે માઈ ઠોકીને લઈ રહેશે, અને આ ઘર ખાલી કઈ નાખવું પડશે. મારે પહેલેથી સમજીને કામ કરી લીધું હોય તો ઉત્તમતા. અંતે જ્ઞાની હોય તો થતો થાય છે ને, એ તો ભટક ભટક કરવાનું છે ને, તો થત ભટક્યા જ છે ને. જ્ઞાની હોય તો આપણું કામ થાય ને, કામ થાય ને. જ્ઞાની બધા દુઃખોથી મુક્તિ અપાવે, એનું નામ જ્ઞાની. સર્વ દુઃખોથી મુક્તિ અપાવે, એનું નામ જ્ઞાની. દુઃખોથી મુક્ત કરે, તેનાથી દુઃખમાં. અને બહાર તો દુષ્મકાળ છે, કયુગ છે, પૂરતું તમારું જે સુખ હશે ને લઈ રહી છે. શું કરશે? અત્યારે લોકો સુખથી મુક્તિ અપાવડાવે. કેવું? સુખથી મુક્તિ અપાવે. હા, સુખથી મુક્તિ અપાવે. કઈ વાતચીત કરજો, કઈ ના રહીશ તો ભટેક ભટેક કરવાનું. મનના લેયર, ફર્સ્ટ લેયર, સેકન્ડ લેયર, મનના કઈ પાર વગરના લેયર. એની ઉપર ગયા, મનના લેયર પૂરા થયા, ચંદ્ર સૂર્યના લેયર ચાલુ થયા, બુદ્ધિના ફર્સ્ટ લેયર બધા લેયર. ઓળંગતા ઓળંગતા ઓળંગતા ઓળંગતા, એટલે ચંદ્ર મન એ ચંદ્ર, અને બુદ્ધિ એ સૂર્ય. ચંદ્ર સૂર્ય ભેદી, અને આગળ જ્ઞાન પ્રકાશ ને પામે તો કામ ઉકેલ થાય ને. ત્યાં સુધી જ્ઞાન જ નથી ને. આ જગતના જ્ઞાનને જ્ઞાન કહેવાતું નથી, આ તો લૌકિક જ્ઞાન છે. શું છે? લૌકિક. શાસ્ત્ર જ્ઞાન એ સાધન જ્ઞાન કહેવાય, એટલે લૌકિક જ્ઞાન કહેવાય. શું કહેવાય? સાધન જ્ઞાન. સાધ્ય જ્ઞાન એ જ જ્ઞાન છે. સાધન જ્ઞાન એ જ્ઞાન નથી, જ્ઞાનનું સાધન છે. શાસ્ત્રો એ સાધન છે, અને શાસ્ત્રમાં રહેલું જ્ઞાન તે પણ સાધન છે. શું કહ્યું? અને એ શાસ્ત્ર જ્ઞાન એ સમજાવનારા તે પણ સાધન છે. ત્યારે જ્ઞાન એ સાધ્ય વસ્તુ છે. કઈ છે? જ્ઞાની એ સાધ્ય વસ્તુ, એ સાધન નથી. એનો કર્મ નો જે હિસાબ છે તે મરતી વખતે સર્વૈવ આવીને ઉભું રહે. શું કરે? આખી જિંદગી નું સર્વૈવ. હા, પાછું તેમાં ગપુ નથી. તીકડી આપડા લોકો ગણાય હા, કોણ કોણ આગળ બોલાવીને બોલો રામ બોલો રામ બોલો. મારે રામ કેમ ના બોલાવે છે? આવા રામ તો ગયા ક્યાં? ના, એટલે લોકો શીખવાડેલું આવું ભાઈ આવું કઈક કરવું. પણ એને એ જેનો પુણ્ય જાગી હોય ને તે એડજસ્ટ થાય. એને પેલો તો થોડીને થોડીને પહેણાવાની ચિંતામાં જ પડ્યો હોય. શું કહ્યું? આ ત્રણ પહેણાઈઓ ના ચોથી રહી ગઈ છે. સર ખબર નઈ, ત્રણ પહેણાઈઓ અને આ નોની એકલી રહી ગઈ. રકમ કરી છે તે આગળ. અને તે નોનપણ નો સારું કરેલું નહીં આવે, ગણપણ નું સારું કરેલું આવે છે. આઠ વર્ષ જીવવાનો હોય કોઈ પણ માણસ, એમાં આઠ વર્ષ નો આયુષ વાળો, તો એને ચાલીસ વર્ષથી ગમે તે કરી છે ચાલી જશે. પણ જો પહેલા વીસ વર્ષ પાછળ કર્યો કામ થઈ ગયું. શું કારણ? છેલ્લા વીસ વર્ષ નું તો આગળ વધારે જમે થાય છે, પેલું આગળ ઉડી જાય છે. મારે છેલ્લા વાર હોવ બઉ જાગ્રત રહેવું જોઈએ. અત્યારે તમારે છે તે આના માલિક ખરા નહી, રબર ના કારખાના ના તમારા વગર બીજા કોઈ માલિક ખરા નહી? હે, પ્રોપ્રાઇટર? પ્રોપ્રાઇટર હા, પણ પાર્ટનર મારા વારસાઈ માલિક વાળા છે ને? વારસાઈ માલિક વાળા ખરા. હે, એ તો ખરા ને એટલે હવે જે પાછળ ભોગવા ને તેની બહુ આપડે આવું બહુ પહોંચી રાખવી નહી પાછળ. તો આપડે એવું નહીં ફેંકી નહી દેવું, પણ અહિત ના થાય કોઈનું. કામ જવું આપણા આત્માનું અહિત ના થાય. તમને ગમ્યું કઈ વાત આવશે? સર્વે રહેશે. જ્ઞાન પ્રાપ્તિ ની અંદર યોગ નું શું સ્થાન છે? યોગ, ધ્યાન યોગ, કુંડલી ની જાગૃત નો યોગ, એનું શું સ્થાન છે? એ બધું એવું છે ને, બહુ અજાગૃતિ હોય ત્યારે કુંડલી ની જાગ્રત કરે. શું કહ્યું? કુંડલી ની જાગ્રત. એ બધા, એ બધા બહુ સાધનો છે, બધા સાધન માર્ગ છે. કેવા છે? સાધન, સ્થિરતા કરવાનો, સ્થિરતા કરવાનો સાધન માર્ગ. આપણને પછી એ સ્થિરતા રહે અને તેનાથી કર્મો ઓછા બંધાય. શું? કર્મો ઓછા બંધાય સ્થિરતા રહેવાથી. અને અસ્થિર થવાય તો બહુ, એટલે કુંડલી ની એટલી નહીં, બધા બહુ જાતના સુધારસ નો સાધન, બીજા બધા બહુ જાતના સાધનો છે આવા. પણ તેમાં કશું છેલ્લા આત્મ જ્ઞાન સિવાય બધું નકામું છે. એ તો બંને શાસ્ત્રો કબૂલ કરે, વેદાંત શાસ્ત્ર કે અને જૈન શાસ્ત્ર, આત્મ જ્ઞાન સિવાય બધું નકામું છે. આપ સમજાવે ને? આત્મ જ્ઞાન એટલે પોતે કોણ છું એને, એ આત્માને જાણો. કે હું પોતે કોણ છું એ જાણો, ભલી રીતે એ તો જાણવું જોઈએ ને. પોતે ના જાણીએ ત્યારે કેવું થાય? અત્યારે તમને કર્મ કેમ બંધાય છે? કારણ કે તમે આરોપી છો. શું છો? આરોપી. કે ભાઈ એવો શું મેં આરોપ કર્યો છે? કારણ કે જે તમે નથી તે તમે છો એવું બોલો છો. તમે ખરેખર નથી, દુનિયાદારી વ્યવહાર થી નામ ની ખાતર નામ છો, પણ તમે જે ખરેખર નથી તે તમે બોલો છો કે હું જ શું કરતો. અને પછી એમ કહો છો કે આનો મામો થવું, આનો કાકો થયું, અશોકભાઈ નો કાકો થવું, એ બધા આરોપિત ભાવ વધ્યા પાછા. આનો મામો થયું, આનો ફુવો થયું, આનો દાદો છું, આનો માલિક છું, એ બધા વિકલ્પો એ બધા આરોપ છે, જેટલા વિકલ્પ છે એટલા બધા આરોપ છે. આ સમજો ને, હું નહરી ભાઈ એ વિકલ્પ છે, બરાબર. એ બધા આરોપ છે, એવા કેટલા આરોપો છે, જેટલા માનો એટલા, મન મનાવે એટલા. આ બધી રોંગ બિલીફ છે. શું છે રોંગ? તમને સમજાય છે રોંગ બિલીફો છે. શાસ્ત્રકાર શું કહ્યું? મોક્ષ ને આત્મજ્ઞાન પામવું હોય તો પેલું સમ્યક દર્શન જોઈ છે. શું કે છે? સમ્યક દર્શન એટલે રાઈટ બિલીફ જોઈશે. શું કે છે? કઈ બિલીફ? સમ્યક રાઈટ બિલીફ. સીધી દ્રષ્ટિથી, સાચી દ્રષ્ટિ, સાચી દ્રષ્ટિથી. હા, રાઈટ બિલીફ, જેમ છો તે જ બિલીફ. શું કહ્યું? આ રોંગ બિલીફ છે. રોંગ બિલીફ વિકલ્પ કહેવાય, અને વિકલ્પો એ જ મય કહેડ્યા છે, બહાર કોઈ કહેતું. જે જે આ બધું છે તે બધું ભાસ છે. ભાસ નથી, આ કરેક્ટ છે, બધું કરેક્ટ છે. આ બિલકુલ સાચું છે, પણ આ રિલેટિવ સત્ય છે, અને બ્રહ્મ રિયલ સત્ય છે. રિયલ સત્ય એટલે અવિનાશી છે, આ રિલેટિવ એટલે વિનાશી છે. શું કહ્યું? એ બે નો તફાવત કહે, સતત ખ્યાલમાં રહેવો જોઈએ ને. એ ખ્યાલમાં રહેવો જ જોઈએ સતત, તો જ છે તે એનું નામ જ્ઞાન કહેવાય, તો આત્મા પ્રાપ્ત કરવું કહેવાય. તમને નિરંતર સતત રહેતું છે, નિરંતર સતત છે. આ બધા ઘણા ને બધાને સતત રહે, કારણ કે અમે આ જ્ઞાન આપીએ ને, બધું પાપો બાપો ભસ્મીભૂત કરી નાખીએ. શું કરીએ? કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું, જ્ઞાની પુરુષ આમતો ગોટો વાળીને પાપને નાશ કરી શકે છે. શું કહ્યું? કારણ કે જ્ઞાની પુરુષ એ જ મારો આત્મા છે. શું કહ્યું? સરસ. એટલે એ બધું ચાહે શું કરે, કાંઈ કરતા નથી, માટે અનંત પ્રકારની સિદ્ધિઓના માલિક છે. કારણ કે સિદ્ધિઓને એમને કશું જોઈતું નથી. એનો તો ઉપકાર એ કરવાનો નથી. એટલો જ ભાવ છે કે જે સુખને હું પામ્યો છું એ સુખ ને તમે પામો. શું કહ્યું? તમારી પાસે છે એટલે અમે તમારો આશીર્વાદ વર્ષાવીએ. બધું ખુલ્લું છે, ભગવાનની કૃપા ઉતરી. ભગવાન કોણ છે? જે દેહ નો માલિક નથી, મન નો માલિક નથી, વાણી નો માલિક નથી, કોઈ ચીજ નો માલિક નથી. એ આ જગત માં ભગવાન છે. શું છે? દેહ હોવા છતાં દેહ ના માલિક. આ કોણ બોલે તમારી સાથે? ભગવાન, વિષ્ણુ ભગવાન. વિષ્ણુ ભગવાન બોલે છે. હે? વિષ્ણુ ભગવાન બોલે છે. હા, એટલે એને એને છે તે ઓરિજિનલ ટ્રે આપણે કરતા. શું છે? ઓરિજિનલ ઓરિજિનલ ટ્રે આપણે કરવું પડશે. તો ટ્રે પ્રેકર નો નિયમ છે કે કોઈ પણ ફર્સ્ટ ટ્રે પ્રેકર હોવી જોઈએ, નહીં તો ટ્રે પ્રેકર ઉતરે ને ડેટ થાય નહીં. હા, તો બધા ઓરિજિનલ ટ્રે પ્રેકર. હા, એ તો પણ અજ્ઞાન નહીં કરતો, થયા જ કરવાનો લેવા. આ વાત સરસ સમજ પડે ને. મૂળ આનો રૂટ કોઝ શું છે? અજ્ઞાન. આનો રૂટ કોઝ શું છે? ટકા અજ્ઞાન. અજ્ઞાન ગાઢો કે અને જ્ઞાન નિરંતર હાજર રહેવું છે, જાગ્રત રહેવું છે. જાગ્રત કેવું? જાગ્રત છે અવેરનેસ નહીં. અવેરનેસ તમે પછી અહીંયા આવીને જે રહ્યા હોય તેને, એ ફોરિનર્સ રહ્યા તેમને અસર થાય, અને મુસ્લિમો હોય તેને અસર થાય, પારસીઓ નહીં થઈ જાય. સમજે? ફોરિનર ફોરિન તો રક્ષાઈ રહ્યા છે. શું છે? તેનાથી ભગવાનથી આશ્રિત કહેવાય. પરિવાર ભગવાન ના આશ્રિત કહેવાય. એ વિકલ્પ ના કરે તો અહિયાં હિન્દી લોકો પણ ત્યાં જઈને રહ્યા તે પણ ના, એ તો બધા આપડે બી જાય નું ને અસર થયા કરે ને. એટલે એ લોકો સાહસિક હોય. સાહસિક આપણને સમજ માં આવે છે? સહજ સહજ થી જે રહેતા હોય તે સાહજિક, નેચરલ લિવિંગ, નેચરલી બધી લાઈફ બધા. ને આ ફોરેન સિવાય બીજું બહાર બધું નેચરલી. હિન્દુસ્તાનમાં કેમ આ નેચરલ કે છે? કારણ કે હિન્દુસ્તાનમાં છે કે મારો પુનર્જન્મ છે. શું છે? પૂર્વજન્મ ને માને. એટલે એટલે વિકલ્પી ઉભા થયા. તમે સમજો ને? અને આ અહીં સિવાય બહાર ફોરેનમાં કોઈ જાય પુનર્જન્મ ને સમજે નહીં. અને તમે સાહસિકતા છે. સાહસિકતાનો અર્થ જો કે આ જાનવરો પણ સાહસિક હોય છે. કેવા હોય છે આ જાનવરો? ગાય, ભેંસ, બધા આ જે નામાર્ગથી હોય ને ગાય, એને નાનો છોકરો પીગડો અડાવે તો એ કશું ના કરે. અને મારકણી હોય તેને નામ ના દઈએ એને નમતા જીતતા. આ પરિવાર ત્યાં આગળ જઈએ ને તો તમે વિલિયમ સારો માણસ તમે યસ યસ યસ કરી તમે જે કોઈ કરવાથી હકી તમે સમજો ને એ હગાઈને જોતો નથી કે બીજું કશું નહીં. તમે એટલું કહ્યું વિલ યુ હેલ્પ મી શબ્દો સાંભળતા હાથે જ મેં કામ સહજતા કામ કર્યા કરે. અને ખૂબ નલાયક હાથમાં આવી જાય તમારા ભાગમાં એ વિલ યુ હેલ્પ મી તે જાણે કાંઈ હાથમાં લેવા દે ત્યાં આગળ જઈને મારે લઈ લેવા. હવે આપણે એવું નહીં આપણે તો તમે તમારા કાકા દીકરા તો જાઓ ને તો ગાડી એમની પાસે હોય આપણે અડ્યા જે લોકો આપણને અડે નહી હિન્દુસ્તાનમાં દુઃખ હોય જ પણ આપણને દેશમાં જે અડ્યા હોય ને પાડોશીઓ તે દુઃખી થાય એ પણ થાય આપણે અડવો જોઈએ. બેન પૂછે છે કે હિન્દુસ્તાનમાં આવા જ્ઞાની પુરુષો છે તો આવું કે છે. હા હિન્દુસ્તાનમાં જ્ઞાની પુરુષો છે કે જે દુનિયામાં ટોચ પર હોય નહીં કોઈ દાડો ના હોય જો બધું જ છે હિન્દુસ્તાનમાં સમજ ને. આ કયુગ ની અસર બહુ મોટી છે ને જ્ઞાની પુરુષો કોઈ ઘરો હોય જો પછી તમે એક જ્ઞાની પુરુષ પણ કેટલા 5-25,000 50,000 બુજે કેટલાક બુજે એ કે હિન્દુસ્તાનનું દરદર તો ફૂટે નહીં જો કે બનવાનું હોય તો બનાવી ખરું. આ જ્ઞાન એવું ખુલ્લું થયું છે કે આખા વર્લ્ડનું પૂઠું ફેરી નાખે એવું આ જ્ઞાન ઓપન થયું છે. આખો વર્લ્ડનું પૂઠું ફરવું જ જોઈએ. આવું વર્લ્ડ ચાલ્યા જ ના કરે આ વર્લ્ડ સ્થિર જ ચાલશે. ફોરીન હોવું અકાઈ ઉઠ્યું છે શું થયું છે તમે ખબર ને સાથી અકાઈ ઉઠ્યું છે ઉદય રસ્તે ચાલ્યા છે. રસ્તો જ ઊંધો ત્યારે કેવું મન ની શાંતિ નથી નહી. ભૌતિક સુખો જ ખોવાય ખોવાય કરે છે. ભૌતિક સુખ તો બાય પ્રોડક્ટ છે. શું છે એ તર્ક માં ગયા ની બાય પ્રોડક્ટ છે. શું છે દુનિયાદારી સુખ છે. દુનિયાદારી સુખ છે. દુનિયાદારી નું સુખ છે એ તમે સગવડો છે બધી. દે આર ઓલ કમ્ફર્ટ ફિઝિકલ કમ્ફર્ટ. દર્દમાં જઈ પ્રાર્થના બાર્થના કરો એની આ બાય પ્રોડક્ટ છે એને ફ્રી ઓફ કોસ્ટ મળ્યા કરે તે પોતે જાતે કરવા નીકળ્યા આવે સમજ પડે ને. તાર ભૌતિક સુખ નો નિયમ એવો છે કે કાંટો હોય છે કાંટો એ કાંટામાં ભૌતિક સુખ અને આંતરિક સુખ બે સરખાપણે રહેવું જોઈએ. થોડું ઘણું વધઘટ વધ ચાલી શકે તમે સમજ પડે ને. પણ જો કદી ભૌતિક સુખ એકદમ નીચે બેઠું તો આંતરિક સુખ નું શું થાય પલ્લું ઉતરી જાય એ પછી દુઃખ જ આવ્યું ઉમેર્યું. આંતરિક સુખ વધી ગયું છે તેનો વાંધો નહીં પણ ભૌતિક સુખ તો એના પ્રમાણ થી વધવું ના જોઈએ. નોર્માલિટી રહી છે 97 ઇઝ ધી બિલો નોર્મલ ફીવર 99 ઇઝ ધી અબવ નોર્મલ ફીવર 98 ઇઝ ધી નોર્મલ. નોર્માલિટી જે છે તેને બદલે એબ નોર્મલ થઈ ગયા છે. એકસો હોમા મહિલ ઉપર તો ગણે કરો 25 મહિલ 50 મહિલ 500 મહિલ 100 મહિલ ઉપર 25-25 મહિલ છે તે મૂકે ફોન કરવાનું સાધન કરે એમ કરે છે. એટલે ચંદ્ર ને બાપ ને તારે શું હેરાન કરે તો તમને ચંદ્ર ની ઉપર તારા બાપે શું ડાક્યું છે તો આગળ વસ્તી વધે. મારી વસ્તી બધી બહુ રહેવી છે. આ તો ઉલટી વસ્તી નાશ થવાની થઈ છે. વસ્તી પછી ક્યાં મૂકીશું વસ્તી આ બધી વાય જંગલો ઉગી નીકળવાનો બધા ચંદ્ર ઉપર આવું આ બધું. હવે એમાં એમનો દોષ નથી. આ ધીસ ઇઝ બટ નેચરલ. શું છે આ કરી રહી છે કુદરત. લોકોના માથે આરોપ આવે છે. આરોપ કર્યા વગર કુદરત ભોગવાય ભોગવાય ન્યાય શકાય ને. આ તો વિજ્ઞાન નો વિકાસ નહીં. વિજ્ઞાન વિકાસ પણ કુદરત કરી રહી છે. આ એક કુદરતી આ કુદરત નું સર્જન છે. વિજ્ઞાનીઓ કુદરત નું સર્જન છે. શું છે કુદરત નું. મને લોકો પૂછે કે તમને આ જ્ઞાન કેવી રીતે થયું ત્યારે મારે કહેવું પડે કે ધીસ ઇઝ બટ નેચરલ. શું કહ્યું મને સંજોગો બધા ભેગા કરી ફૂટી નીકળ્યું. શું કહ્યું? માં શું કરી શકે? દાદા દર્શને સાંજે સંકેત થયા પછી આત્મા નું જ અવલંબન હોય, આપડે બીજું અવલંબન ના હોય, યાદ જ ના આવે. ગયું એ ગયું કે એમના એમના કામ માં ધંધામાં પડે, આપડે આપડા ધંધામાં પડે. યાદ કરી માથા પર કોણ કરે? મૂર્ખ માણસો કરે. સંકેત એવું હોય નઈ ને, સંકેત તો આત્મા સિવાય બીજી કોઈ યાદ જ ના આવે. મને વિશ્વાસ એ નઈ ને, આ જેટલો હિસાબ હોય તો ચૂકવું પડે, બીજી કશું ચાલ ગયા તો ના મિલા કિસકો પૂછું બાત, માત પિતા સુધ બાંધવા જૂઠો સબ સંગ. કોઈ ફરી કાગળ ના પત્તે ના કોને કોઈ દેવા કરનારા દિન દેવા થાય. આ બધા કરનારા દિન અત્યારે ભેગા થાય ને, પછી આપણે 4 કલાક સુધી નીકળી જઈએ. કોઈ આમ જતો નથી એવું. છોકરા મા બાપ બધું એ કરનારા દિન ભેગું થાય ને નીકળી જાય. આ છોકરો રડાઈ જવાનો હોય તો બાપાને રડાય રડાય જ કર્યા કરે. એ હિસાબ છે બંધેલો. પણ સંકેત થયા પછી એવું ના હોય. આપણે આત્મા નો સંબંધ, આપણે બીજો કોઈ સંબંધ જ નહીં. પોતાના આત્મા, હું જ આત્મા ને પોતાનો આત્મા, હું જ આત્મા ને પોતાનો આત્મા. મા બાપ મા બાપ કોઈ થયું નથી, ધણી ધણિયાણી કોઈ થાય નહીં, બેન બેન કોઈ આવે નહીં. કે હોય તો હરીફ કરવા, કોઈ મરશું જીવતું જ નહીં ને, એ મરે છે ને. આત્મા તો તેવન થયો રહે, અને આત્મા મળ્યો આત્મા આપતા થઈ ગયો અને પછી પહોંચ ગયો નથી રહી. આત્મા જવાન જ નતો ગયેલો છે ને, જવાન હોય તો ગયેલું થાય. આત્મા જવાન હતો નહી, બાળક નતો. આવડું સુખ ચિરાય સર કેવું જોયું કરે છે? આત્મા નું સમજણ છે, આખો આત્મા. કેટલા પ્રદેશ ખુલી ગયા હશે અંદર, મને દેખાતા નથી. બરાબર ખુલી ગયા, ખુલી ગયા છે. આવરણ તૂટે તારે દેખાય, પણ આવરણ હોય ને તો તૂટી જાય, એટલે બધા ખોટા દેખાય. તને ભાઈ દેખાતો નહીં થયો કરો, પલડી ના જાય. આમ તો એ છે તો પોતે પરણે છે અને એમનો ફ્રેન્ડ, એમનો ફ્રેન્ડ છે એ મરી ગયો. અહીંથી ગજામાં ગધું તો ભાઈ થોડી ગયા રૂપિયા લાખ એટલે ગયા, એટલે એને કાકડા પાસે નહીં કોઈ, એક તો ખોટ ગઈ પછી બીજી ખોટ ગઈ. તો એ તો એમાં ભૂતકાળનો ભય રાખે જ નહીં, ભૂતકાળ જે થઈ ગયું એનો કશું ભય પડત નહીં. ભૂતકાળ એટલે